એમની ગતિ છે એમાં પણ કોઈ જાતનો બગાડ નથી થયો એમનો. એટલે જ્યારે કૃષ્ણદાસ પોતે આ અપરાધથી અપરાધિત થયા પછી એમણે પોતાના માટે જ આ વાતને ફરીથી પ્રગટ કરી કે હું સુરમાંથી અસુર થયો, અસુરમાંથી મને ફરીથી આપે મને સુર બનાવ્યો. શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના એવા અનેક જગ્યાએ વચનામૃત આવે છે, જેમ રામાનંદ પંડિત વગેરેની વાર્તામાં પણ, કે એનો ત્યાગ કર્યો, વૈષ્ણવનો દ્રોહ કર્યો એટલા માટે. પછી જ્યારે એ પ્રશ્ન ઊભો થયો કે હવે ફરીથી એમનો અંગીકાર ક્યારે થશે, તો શ્રી મહાપ્રભુજી કહ્યું કે એને પ્રભુએ એનો હાથ પકડ્યો છે એટલે એની અવગતિ તો નહીં થાય, પણ જો 1 લાખ જન્મ પર્યંત યદિ એ વૈષ્ણવનો દ્રોહ હવે પછી નહીં કરે તો એ ફરી પાછો માર્ગમાં સ્થાપિત થશે. એમ અનેક જીવોના સંબંધમાં છે કે એમની ગતિ છે એમાં કોઈ સંશય રાખવો નહીં, પરંતુ આ અપરાધને કારણે એમને આ દંડ ભોગવવો પડી રહ્યો છે. એ જ રીતે જેટલા પણ, જેમ વૃત્રાસુર વગેરેના દૃષ્ટાંત આપણે જોઈએ તો ચિત્રકેતુ ગંધર્વ હતા, ભગવાનના ભક્ત હતા, પાર્વતીજીનો શાપ થયો, શાપિત અવસ્થાની અંદર પણ એમને પોતાના સ્વરૂપનો બોધ છે અને એ જાણી રહ્યા છે કે આ શાપ પાછળ ભગવાનનો સંકેત છે. પાર્વતીજીની કોઈ સામર્થ્ય નથી કે મને શાપ આપી શકે, એમનામાં એટલું સામર્થ્ય છે કે સામેથી પાર્વતીજીને પ્રતિશાપ આપી શકે, એટલું ભક્તિનું બલ છે એમના અંદર. પણ એ શાપને એમને પ્રભુનો આશીર્વાદ માનીને સ્વીકાર્યું છે, કેમ કે પ્રભુ એમ ઈચ્છી રહ્યા છે કે ભૂતલ ઉપર જે અસુર પ્રકટ થયા છે, અસુરને કોઈ લીડરની જરૂર છે. એક એક અસુરને ક્યાં સુધી આપણે મારવા જઈશું? કોઈ લીડર હશે તો આપોઆપ ટોળું જમા થઈ જશે, તો એક સાથે કામ પતશે. એટલે લીડરશીપના માટે દૈવી હોવા છતાં પણ વૃત્રાસુરને અસુરના લીડર બનાવ્યા છે. એ જ કાર્ય ભગવાને રાવણ, શિશુપાલ, દંતવક્ત્ર આ બધા જે અસુરો છે એમને પણ, દુર્યોધન, એ બધાને અસુરોના અગ્રગણ્ય બનાવીને એમની છત્રછાયામાં અસુરો ભેગા થઈ જાય પછી ભૂભાર હરણ બહુ સરળતાથી થઈ શકે એ હેતુથી કરેલું છે. એટલે દ્રષ્ટિ મંડળોમાં પણ આ બધી ભાવના આપણે કરવી જોઈએ કે કંઈક એવી કોઈક લીલા અહીંયા અસુર સંહારની ચાલી રહી છે જ્યાં આપોઆપ બધી એક છત્રછાયાની અંદર ભેગા થઈ જાય, એના માટે અલગ અલગ પ્રયાસ ન કરવો પડે. ભગવાન એમને બધાને સદબુદ્ધિ આપે. પણ અહીંયા વાત એ સમજવાની છે કે વૃત્રાસુર છે એને આ દેહને ધારણ કર્યો હોવા છતાં પણ એ પોતે એ વાતમાં સજાગ છે કે એનું પોતાનું સ્વરૂપ શું છે, અને એ સજાગ સ્વરૂપ છે ત્યારે ભગવાનને પણ એ પોતે એમ કહી રહ્યા છે કે ભાઈ હવે મોકો ચૂકતા નહીં, હવે હું તૈયાર છું મરવા માટે, આ દેહ છે હવે એનો ટાઈમ આવી ગયો છે, આપનું જે કાર્ય છે પૂર્ણ થઈ ગયું છે, ઇન્દ્રની એ સામર્થ્ય નથી કે મારો વધ કરી શકે, પણ હવે આપ એવો સંકેત કરો, આપ પોતાનું બલ ક્યાંક એવું રાખો કે એનાથી આ અસુર દેહ છે એનો નાશ થઈ જાય અને હું આપના ચરણને પ્રાપ્ત થાઉં. તો તે અવસ્થામાં પણ એ પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થયેલો. રામાનંદ પંડિતની પણ એ સ્થિતિ હતી. ઘણો બધો મહાપ્રભુજીના ત્યાગને કારણે એમના ચરિત્રની અંદર શિથિલતા આવી ગઈ હતી, પણ એટલું એમને અનુસંધાન પ્રભુની કૃપાથી બનેલું હતું કે કંઈ પણ આપણે લઈએ ત્યારે પ્રભુનું સ્મરણ કરીને આપણે આહાર વિહાર કરવો. એ જે સંબંધ બંધાયેલો છે એણે એમને ફરીથી પાછા મુખ્ય માર્ગ ઉપર હલાવીને મૂકી દીધા છે. એટલે જ્યારે આ પ્રણાલીથી કોઈ દૈવી જીવો લૌકિક અવસ્થામાં આવે છે કે શરૂ સ્વરૂપની અંદર એમના અંદર કોઈ તારતમ્ય પ્રકટ કરતા દેખાડે છે, ત્યારે એ તારતમ્ય પણ પ્રભુની લીલાને માટે છે. એટલે એટલું બધું થઈ ગયા પછી પણ ન તો એમના અંદર પ્રવાહી જીવોની અંદર જેવી પ્રવાહશક્તિ જોવા મળે છે એવું કોઈ લક્ષણ જોવા મળે છે, ન એ પોતે પોતાના માર્ગથી વિચલિત થઈ જતા હોય એવું જોવા મળે છે. એટલે જેટલા પણ દૃષ્ટાંતો કાલે આપણે એનું ફરીથી સંક્ષેપમાં જોઈ લઈશું, શ્રી મહાપ્રભુજી એ વાત બતાવી રહ્યા છે કે આ રીતે જે જીવો પ્રકટ થાય છે એ પ્રાકટ્યની પ્રણાલી કોઈક વખતે શાપદાન દ્વારા છે, કોઈક વખતે એમનાથી કોઈ અહંકાર થઈ ગયો હોય, કોઈક વખતે એમની અન્યમાં આસક્તિ થતી જોવા મળે, આવા ઘણા બધા પ્રસંગો પુરાણોની અંદર જોવા મળે છે. જેમ નલકુંવર અને મણિગ્રીવના પ્રસંગમાં આવે છે કે એ અપ્સરાઓની સાથે જલક્રીડા કરી રહ્યા હતા અને નારદજી પધાર્યા ત્યારે એમણે એમનો સત્કાર નહીં કર્યો. કુબેર છે, ભગવાનના ભક્ત છે, ભક્તના પુત્ર છે, પરંતુ આટલો પણ શિષ્ટાચાર એ નથી જાણતા. એટલે નારદજી એમને શ્રાપ આપ્યો અને એમને યમલાર્જુન વૃક્ષના રૂપમાં થવું પડ્યું. તે જ રીતે સનતકુમારો છે, એમના અપરાધને કારણે જય વિજયને શાપ થયો. પરીક્ષિત છે, એ પણ મૃત સર્પ છે, તરસથી આકુલ વ્યાકુલ થઈ અને ત્યાં પહોંચ્યા અને એ ઋષિ છે એ ધ્યાનમગ્ન હતા એટલે ક્રોધિત થઈને એમણે મૃત સર્પ છે એ ઋષિના ગળામાં નાખી દીધો. એમના પુત્રે એમને શાપ આપ્યો, 7 દિવસમાં તમારું મૃત્યુ થશે. હવે આ બધા ચરિત્રો એવા છે કે જેમને જેમને સાથે આવી ઘટના થઈ રહી છે એ બધા કોઈ સામાન્ય કક્ષાના વ્યક્તિઓ નથી. પરીક્ષિત તો એ છે કે જેની ગર્ભમાં રક્ષા ભગવાને કરી હતી, ત્યાં પણ જેને કાલ પહોંચી ન શક્યો એને 7 દિવસની એક મર્યાદા આવી પડી. ઇન્દ્રદેવનો રાજા છે, અગસ્ત્ય મુનિનો સત્કાર ન કરી શક્યા, એ બિચારા પોતે ધ્યાનમગ્ન હતા એ પણ. હવે એમાં અસત્કાર કરવાનો કોઈ અપરાધ પણ નથી, તેમ છતાં પણ એમને કહ્યું કે તું એવો જળ જેવો હાથી જેવો બેઠો છો અહીંયા, જા હાથી થઈ જા. તો આ બધા પ્રસંગો શા માટે થઈ રહ્યા છે? એ કોઈક શિક્ષા, કોઈક સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે છે, એ જીવની અંદર રહેલા કોઈ દોષના નિવારણ માટે છે. એટલે જ્યાં જ્યાં પણ આવા કૃપાપાત્ર જીવોના પ્રસંગમાં એમને દંડિત કરવાના, શાપ આપવાના પ્રસંગો જોવા મળે છે, એ એમની શુદ્ધિ માટે છે અથવા તો પરપ્રેરણા માટે છે. એ રીતે એને મૂલવવા જોઈએ અને શાસ્ત્રકારો એને એ રીતે સમજાવ્યા છે. એની અંદર કોઈ લૌકિકની અંદર આપણે એકબીજાની અંદર ગુણદોષોની ચિંતા કરતા હોઈએ છીએ એવું ચિંતન છે એ ત્યાં, એ દિવ્ય ભક્તોના ચરિત્રો છે એમની અંદર આપણે નહીં કરવું જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આસક્તો ભગવાન એવ શાપમ તાપયતિ વચે. એ જીવોની અંદર અન્યાસક્તિ થાય છે તો એ દોષને દૂર કરવા માટે ભગવાન જ કોઈક એવી ક્રીડા કરે છે, એ શાપ વગેરે પણ ભગવાન જ અપાવી દે છે એમને. તે જ રીતે કોઈ જીવને અહંકાર થઈ જાય છે તો એ અહંકાર દોષને દૂર કરવા પ્રભુ એને કોઈક શિક્ષા કરી દે છે. જેમ અર્જુન છે, જ્યારે દ્વારકા ગયા ત્યારે એમને એવો બ્રાહ્મણ છે પોતાના પુત્રને માટે રડતો હતો કે મારા પુત્ર છે એને કોઈ બચાવી શકતું નથી, જન્મ થાય છે અને ગાયબ થઈ જાય છે. ત્યારે બ્રાહ્મણે આવીને, પ્રભુ બિરાજી રહ્યા હતા બાજુમાં અર્જુન પણ હતા, અને કહ્યું કે કોઈ ક્ષત્રિય નથી કે જે મારા પુત્રની રક્ષા કરી શકે. ત્યારે અર્જુન છે એ તરત જ આવેશમાં આવી ગયા અને એમણે એમ કહ્યું કે અચ્છા આવી વાત છે, દ્વારકામાં કોઈ ક્ષત્રિય જ લાગતું નથી, બધા નિર્માલ્ય લોકો વસે છે, હું બેઠો છું ને તું આવા શબ્દ બોલે છે. પ્રભુની ઉપસ્થિતિમાં એમણે આ અહંકાર પોતાનો પ્રકટ કર્યો અને પાછી વાર વાર બધી પ્રતિજ્ઞાઓ કરી લેતા એ લોકો, કોણ જાણે શું ભૂત ભરાયેલું હતું કે જો નહીં લાવો તો બળી મરીશ, એવી તો કેટલી વખત કરતા રહેતા. આપણને પણ તમારે લાગે ભાઈ પાછું કરી પણ લેતા, આપણા જેવો હોય તો બોલાઈ ગયું, કંઈ કરવાનું થોડું હોય, પણ એ પાછા બળવાઈ જતા ઉપાધિએ. અને એના માટે ઠાકુરજીને એટલી ઉપાધિ હતી, જ્યારે જ્યારે બળવા જાય ત્યારે એ પાછું બંબો લઈને ભાઈ એને બુજાવવા માટે ઠાકુરજીને દોડવું પડે, ફાયર બ્રિગેડ આવો, બચાવો બચાવો બચાવો, કેમ ભક્ત ભગવાન સામે આ રીતે કમોતે મરે એ ભગવાનની પાછી નિંદા થઈ જાય. એટલે ચારે બાજુથી ઘણા બધા ફ્રન્ટ છે એ ઠાકુરજીને સંભાળવા પડ્યા છે. તો ત્યારે પણ અર્જુન છે એના અહંકારને નાથવા માટે ભગવાને એવી ક્રીડા કરી કે અર્જુનનો પણ વશ ચાલ્યો નહીં. ત્યારે અર્જુન છે એનો અહંકાર શાંત થયો કે હું એમ સમજતો હતો કે હું બધાથી શ્રેષ્ઠ છું, પણ દરેક શેરને માથે સવા શેર હોય જ છે, એ સિદ્ધાંત ત્યાં સમજાવ્યો. તાત્પર્ય એ છે કે ભક્તને અહંકાર શોભાસ્પદ નથી. આ બધી વાતોને સમજાવવા માટે આ પૂર્વના જે ભક્તો છે કે અવતાર કાલમાં આ બધા ચરિત્રો પ્રકટ થયા છે, એટલે એ ચરિત્રોની અંદર શું અનુકરણીય છે, શું અનુકરણ કરવા યોગ્ય નથી, આ બંને વાતો ત્યાં સમજાવેલી છે. એમાંથી આપણે એ વાત ગ્રહણ કરવાની છે કે પાંડવો 5 પતિ દ્રૌપદીએ કર્યા તો પણ દ્રૌપદીની રક્ષા ન થઈ શકી અને એના વસ્ત્ર હરણ થઈ ગયા. તો આ જે દ્રષ્ટાંત છે એને કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે સમજી શકે છે. કોઈ વ્યક્તિ એમ પણ કહી શકે છે કે દ્રૌપદી જેવી છે 5 પતિ કરે તો હું 7 પતિ કેમ ન કરી શકું, એમ કોઈ આનું ઊંધું દ્રષ્ટાંત લઈ શકે છે. ભગવાનના કૃપાપાત્ર ભક્ત હતા, પણ એને એ વાત પણ તો સમજાવી શકે છે કે પાંચ પતિ આટલા સમર્થ હોવા છતાં પણ એનું કાંઈ ન કરી શક્યા, તો 25 કરશે તો તારું શું દીવડવાનો છે, એ વાત અહીંયા સમજવાની છે. તો કઈ વાત અનુકરણીય છે અને કઈ વાત અનુકરણીય નથી, એ બંને અર્થમાં એને સમજવી પડશે અને તે અનુસાર સિદ્ધાંતનું નિર્ધારણ થશે. કોઈકે કંઈક કર્યું છે એટલે એ અનુકરણીય જ હોય, કેમ કે શ્રેષ્ઠ હતા, એ રીતે તો કોઈ વ્યવહાર ચાલી ન શકે. એટલે નતે પાષંડતામ યાંતિ નજરોકાદ્યુપદ્રવા મહાનુભાવા પ્રાયેણ શાસ્ત્રમ શુદ્ધત્વ હેતવે ભગવત તારતમ્યેન તારતમ્યમ ભજંતિ. એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે એ જે પણ આ ચરિત્ર પ્રકટ કરનારા હતા એ બધા મહાનુભાવ હતા, એટલે જેમનો અનુભવ, જેમનો ચરિત્ર, જેમની ક્રિયાઓ મહાન હતી, નિર્દોષ હતી, એમના અંદર જે કંઈ પણ તારતમ્ય પ્રકટ થયું હતું, એમણે જે કંઈ પણ ઉચ્ચ નીચ વ્યવહાર કર્યા હતા એ પ્રભુની ઈચ્છાથી જાણી વિચારીને સમજીને કરેલા હતા, વેલ કેલ્ક્યુલેટેડ હતા. એ આંધળું, અવિચારિત કે અવિદ્યા કે મોહગ્રસ્ત થઈને અને મનુષ્ય જેમ આચરણ કરે છે તેવું આચરણ એમનું નહીં હતું. એટલે એમના સ્વરૂપની અંદર કોઈ જાતના ગુણદોષ નહીં વિચારીને એમના પ્રત્યે પૂર્ણ આદરનો ભાવ આપણે રાખવો જોઈએ. વૈષ્ણવતા એમનો સહજ ગુણ હતો, તે સિવાય એમની અંદર અસહજતા હતી. એટલે જે જે ભક્તો આ રીતે પ્રભુની આજ્ઞાના પાલનથી વિપરીત શરીર ધારણ કર્યું, વિપરીત લીલાઓ કરી છે, એમની અંદર પણ અંતરનિષ્ઠા તો વૈષ્ણવતાની જ રહેલી છે. જેમ એનો તમને દાખલો લો તો પાંડવો જે દેવતાઓના અંશ હતા અને પૃથ્વી પરથી અસુરોનો ભાર હરણ કરવા માટે પ્રભુની આજ્ઞાથી પ્રકટ થયા, એમણે અસુરને સંહાર કરી અને એક ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપિત કર્યું પોતાનું, પણ જે દિવસે એમને સમાચાર મળ્યા કે પ્રભુ હવે ભૂતલ છોડીને પધારી ગયા છે સ્વધામ, તે દિવસે એમણે એ જ ક્ષણે પોતાનું રાજ્યપાટ છોડી અને સ્વર્ગારોહણ કર્યું. જે પ્રભુના કાર્ય માટે પ્રકટ થયા હતા એ પ્રભુ જ્યારે પધારી ગયા તો હવે આપણું કોઈ કારણ નથી. નહીં તો કોઈ વ્યક્તિ એમ વિચારી શકે કે માન આટલી લડાઈ, એટલા વનવાસો પછી માંડમાં આપણને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું છે તો હવે થોડા દિવસ જેટલું લડ્યું એટલું તો ભોગવી લેવા દો. પરંતુ એ દ્રષ્ટિથી એમણે કોઈ કાર્ય કર્યા નહીં હતા. એ કાર્ય કરવા પાછળ ભગવાનનો જ સંકેત હતો, કેમ કે ભગવાન જેનો વધ કરે સ્વહસ્તે એમાં પ્રોબ્લેમ એ છે કે એનો ઉદ્ધાર થઈ જાય. ભગવાનના સ્વહસ્તથી જે હણાય એની મુક્તિ જ થાય, એક સિદ્ધાંત છે, નહીં તો ભગવાનની ભગવત્તા ઉપર પ્રશ્નચિહ્ન આવી જાય. હવે ભગવાનની સામે મુસીબત એ છે કે જેટલાને મારવાના છે એ બધા એવી યોગ્યતાવાળા નથી કે જેમની મુક્તિ થાય, તો કરવું શું? એટલે મારવા નહીં તો મારાવા, સુપારી દેવાની વાત છે બધી. એટલે ભગવાને આ બધા બ્લેક લિસ્ટેડ જેટલા પણ અસુર હતા એની સુપારી કોઈને અર્જુનને, કોઈને ભીમને, કોઈને યુધિષ્ઠિરને, એ બધાને આપી રાખી હતી કે આ બધું એમનું બધું કામ પતાવવાનું છે આપણે. એટલે એ લોકો એ કામ કરવા માટે વાટ જોઈને બેઠા હતા. જ્યારે એ કાર્ય પૂર્ણ થઈ ગયું ત્યારે પછી પ્રભુની સાથે એ પણ, પ્રભુ જ્યાં બિરાજે ત્યાં જ એમના અનુસરના રૂપમાં પોતાના કાર્ય કરવા માટે પધારી ગયા હતા. તો આ વૈષ્ણવતા છે એ એમનો સહજ ધર્મ છે. એમના અંદર ઘણા બધા એવા લૌકિક આસક્તિ, દાખલા તરીકે અર્જુન છે તો એમના અંદર વિલાસિતા આપણને જોવા મળે. વનવાસ કોણ જાણે કેવો અર્જુનનો વનવાસ થયો, કે કેટલી બધી બૈરીઓ એની થઈ ગઈ, જ્યાં જાય ત્યાં કોઈકની સાથે પરણી જાય. તો વનવાસ એકંદરે અર્જુનને તો એક વિલાસવાસ થઈ ગયો એનો. પરંતુ જે વખતે પ્રભુ પધાર્યા છે ભૂતલ છોડીને, પછી એ કોઈ વિલાસિતા એના અંદર રહી નથી કે આટલી બધી બૈરીઓ છે, આટલા બધા છોકરાઓ છે, આટલું બધું રાજ્ય છે, ચલો આપણે એને ભોગવી લઈએ એ સુખ સંપત્તિને, એ ગણતરી છે નહીં એમાં. કેમ કે જે જે કાર્ય થયું છે એ કોઈ કોઈ ભગવત સંકેતથી થયું છે. આ જેટલા પણ વિવાહ થયા છે એના એનાથી એને કેટલીક શક્તિઓ પ્રાપ્ત થઈ છે જે એને અસુર સંહારમાં કામ આવવાની છે. એનાથી એટલા રાજ્ય અને એટલા સેનાઓ સાથે જે દૈવી ક્ષત્રિય રાજાઓ હતા એમના સાથે સંસર્ગ થયો કે જે મહાભારતના યુદ્ધ વખતે એમના પક્ષમાં થઈને લડ્યા છે. તો આ બધા ભગવત સંકેતથી થઈ રહેલા કાર્યો છે. એટલે એના અંદર કોઈક લૌકિક દ્રષ્ટિ આપણે ન વિચારવી જોઈએ એવો આશય આચાર્યચરણનો અહીંયા છે. તો જુઓ કે વૈષ્ણવતા છે એ પુષ્ટિજીવનો સહજ ધર્મ છે, એના અંદર એની રુચિ સહજ છે, અને મર્યાદા અને પ્રવાહી જે કાર્યો એ લોકો દ્વારા થયા પણ છે. જેમ તમે જોતા હશો કે યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ કર્યો, આવી એટલો મોટો ઉપાડો લેવાની જરૂર શી હતી? પરંતુ આટલો મોટો યજ્ઞ કે જે કોઈ ચક્રવર્તી સમ્રાટ જ કરી શકે, જેનાથી માત્ર યશની પ્રાપ્તિ થાય છે, એનું ફલ એ છે. હવે યુધિષ્ઠિરને જે વખતે બધાએ પાનો ચડાવ્યો કે ચલો હવે તમે જ યોગ્ય છો કરવા માટે, તે વખતે યુધિષ્ઠિરના મનમાં લેશ માત્ર પણ ઈચ્છા ન થઈ કે હું આ યજ્ઞ કરું. એમણે એમ કહ્યું કે આપણે આપણા જીવનમાં કોઈ કામ ભગવાનને પૂછ્યા વગર કર્યું નથી, તો પહેલા ભગવાનની સંમતિ લો કે આ કરવા જેવું છે કે નહીં. પ્રભુએ જે વખતે સંકેત કર્યો કે નહીં તમે આ કરવા યોગ્ય છો, કેમ કે એના અંદર પણ કોઈ એવી વિશેષ પ્રયોજન છે, એનાથી ઘણા અસુર રાજાઓ છે એના અંદર ઈર્ષ્યાભાવ થશે, સમગ્ર વિશ્વના અસુરો સુરો બધા રાજ્યો છે આમાં નિમંત્રિત થશે, એ લોકો આપોઆપ સંગઠિત થશે તમારા સામે. એ બહુ મહત્વનું કાર્ય છે, આપણે ક્યાં ક્યાં જઈને સંહાર કરશું, અહીંયા જ મીટિંગ એમની ગોઠવી દઈએ આપણા જ રાજ્યમાં, અને એ લોકો ભેગા થાય ને પછી આપણે સાથે એના સાથે લડીને અને કામ તમામ કરશું. એમ ઘેરીને ભગવાને અહીંયા સંકેત કર્યો કે આ કાર્યથી આ બધા એક સાથે થઈ જશે કામ, સાથે સાથે ભક્તની પ્રતિષ્ઠા વધશે, બીજી તરફ ભગવાનની અગ્રપૂજા થશે, એને કારણે ભગવાનની સર્વોપરિતા સિદ્ધ થશે, બધા દેવતાઓ ત્યાં પધારશે, બધા ગુરુજનો ત્યાં પધારશે, વિદ્વાનો પધારશે, અને ત્યાં કૃષ્ણની અગ્રપૂજા થશે, ત્યાં શિશુપાલ છે એને પણ મારવાનો અવસર મળી જશે, એમ અનેક કાર્યો એક સાથે અહીંયા સિદ્ધ થઈ જવાના છે. એટલે પ્રભુએ યુધિષ્ઠિરને કહ્યું કે નહીં તું કર. ત્યારે યુધિષ્ઠિરે પણ ભગવાનને એ જ પ્રાર્થના કરી કે હું મારી ઈચ્છાથી આ કર્મ નથી કરી રહ્યો, આપની આજ્ઞાથી કરી રહ્યો છું. તેથી જેટલા પણ આ યજ્ઞની અંદર દેવતાઓ મંત્ર દ્વારા આહુત થશે, એ બધાને આપ આદેશ આપો કે અહીંયા તમારે જવાનું છે, હું કોઈને કંકોત્રી નહીં મોકલું, એમ યુધિષ્ઠિરે કહ્યું. યક્ષે વિભૂતિર ભવતઃ તત્સંપાદય ન પ્રભો, એમ યુધિષ્ઠિરે કહ્યું કે હું આપની આ યજ્ઞ દ્વારા આપની વિભૂતિ છે એની આરાધના કરવા ઈચ્છું છું, તો આપ એમને આદેશ આપો કે અહીંયા ઉપસ્થિત થાય. એ બધા દેવતાઓ ઇન્દ્ર બ્રહ્મા વગેરે છે બધાને આપે આદેશ આપવાનો છે કે યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞમાં પધારે અને એમની આહુતિ ગ્રહણ કરે. તો ભક્ત જે ચરિત્ર કરે છે પ્રકટ રૂપથી એમ દેખાય કે આ બધા મર્યાદા મારી કર્મો કરવા માટે એવો તે શું અભરખો લાગ્યો હતો એને, પરંતુ હકીકત એ છે કે એના હૃદયમાં આવી જાતની કોઈ ચક્રવર્તી સમ્રાટ બનવાની ઘેલછા નથી. એમણે પ્રભુની આજ્ઞાથી એ પાલન કર્યું, આ એમની વૈષ્ણવતા છે. એટલે વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય. અન્ય જે કંઈ પણ કાર્ય છે એ માત્ર લોકસંગ્રહાર્થ, જનશિક્ષાર્થ અથવા તો કરવા ખાતર માત્ર કરવાની દૃષ્ટિથી કાર્ય એમના દ્વારા થયા છે, એ જ દૃષ્ટિકોણ છે એ પુષ્ટિ માર્ગીઓએ પણ રાખવાનો છે. ભગવદ્ ધર્મ છે એ આપણો સહજ અંતરંગ ધર્મ છે, એને સહજતાથી કરવાનો છે, અને અન્ય લૌકિક અને વૈદિક છે એ કાપટ્યથી કરવા છે. તાત્પર્ય એ છે, કાપટ્યનો મતલબ કોઈને છેતરવા માટે નહીં, પરંતુ કરતી વખતે એ મારો સ્વધર્મ